શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ પહેલો અધ્યાય બે. નારદજી દ્વારા ભગવાન વિષ્ણુની સ્તુતિ. ઋષિએ પૂછ્યું, હે સુતજી, સનત કુમારજીએ મહાત્મા નારદને કઈ રીતે સંપૂર્ણ ધર્મનો ઉપદેશ કર્યો તથા તે બંનેનો સમાગમ કઈ રીતે થયો? તે બંને બ્રહ્મવાદી મહાત્મા કયા સ્થાનમાં સ્થિત થઈને ભગવાનના મહિમાનું ગાન કરતા હતા એ અમને જણાવો. સુતજી બોલ્યા, મહાત્મા સનક વગેરે મહા બ્રહ્માજીના માનસ પુત્રો છે. તેમનામાં ન મમતા છે કે ન અહંકાર. તે બધા નિષ્ઠિક બ્રહ્મચારી છે. તેમના નામ કહું છું, સાંભળો. સનક, સનંદન, સનતકુમાર અને સનાતન, આ જ નામોથી તેઓ પ્રસિદ્ધ છે. તે ચારે મહાત્મા ભગવાન વિષ્ણુના ભક્ત છે તથા નિરંતર પરબ્રહ્મ પરમાત્માના ચિંતનમાં તત્પર રહે છે. તેઓ હજારો સૂર્ય જેવા તેજસ્વી છે. તેઓ સત્યવ્રતી તથા મુમુક્ષુ છે. એક દિવસની વાત છે, તેઓ મેરુગીરીના શિખર પર બ્રહ્માજીની સભામાં જઈ રહ્યા હતા. માર્ગમાં તેમને ભગવાન વિષ્ણુના ચરણોથી પ્રગટ થયેલ ગંગાજીના દર્શન થયા. આવું તેઓ ઈચ્છતા જ હતા. ગંગાજીના દર્શન કરીને તે ચારે મહાત્મા તેમની સીતા નામક ધારામાં સ્નાન કરવા તૈયાર થયા. હે દ્વિજવરો, તે જ સમયે દેવર્ષિ નારદ મુનિ ત્યાં આવ્યા અને પોતાના મોટા ભાઈઓને ત્યાં સ્નાન માટે તત્પર જોઈને તેમને હાથ જોડીને નમસ્કાર કર્યા. તે સમયે તેઓ પ્રેમ ભક્તિ સાથે ભગવાન મધુસૂદનના નામોનું કીર્તન કરવા લાગ્યા. નારાયણ, અચ્યુત, અનંત, વાસુદેવ, જનાર્દન, યજ્ઞેશ, યજ્ઞપુરુષ, કૃષ્ણ, વિષ્ણુ, તમને નમસ્કાર છે. કમલનયન, કમલાકાંત, ગંગાજનક, કેશવ, શિરસાગરમાં સન કરનારા દેવેશ્વર, દામોદર, તમને નમસ્કાર છે. શ્રીરામ, વિષ્ણુ, નૃસિંહ, વામન, પ્રદ્યુમ્ન, શંકરસણ, વાસુદેવ, અજ, અનિરુદ્ધ, નિર્મળ, પ્રકાશ સ્વરૂપ, મુરારે, તમે બધી પ્રકારના ભયથી નિરંતર અમારી રક્ષા કરો. આ પ્રમાણે ઉચ્ચ સ્વરે હરિનામનું ઉચ્ચારણ કરી રહેલા તે અગ્રજ મુનિઓને પ્રણામ કરીને તેઓ તેમની પાસે બેઠા અને તેમની સાથે પ્રસન્નતાપૂર્વક ત્યાં સ્નાન પણ કર્યું. સંપૂર્ણ લોકોના પાપ દૂર કરનારી ગંગાની ધારા સીતાના જળમાં સ્નાન કરીને તે નિષ્પાપ મુનિઓએ દેવતાઓ, ઋષિઓ તથા પિતૃઓનું તર્પણ કર્યું. પછી જળમાંથી બહાર આવીને સંધ્યોપાસન વગેરે પોતાના નિત્ય નિયમનું પાલન કર્યું. ત્યાર પછી તેઓ ભગવાન નારાયણના ગુણોથી સંબંધિત નાના પ્રકારની કથા વાર્તા કરવા લાગ્યા. તે મનોરમ ગંગા તટ પર સનકાદી મુનિઓએ જ્યારે પોતાનું નિત્ય કર્મ સમાપ્ત કરી લીધું ત્યારે દેવર્ષિ નારદે અનેક પ્રકારની કથા વાર્તાની વચ્ચે તેમને આ પ્રમાણે પ્રશ્ન કર્યો. નારદજી બોલ્યા, હે મુનિવરો, તમે લોકો સર્વજ્ઞ છો, સદા ભગવાનના ભજનમાં તત્પર રહો છો. તમે બધા જ સનાતન જગદીશ્વર છો અને જગતના ઉદ્ધારમાં તત્પર રહો છો. દીન દુખિયાઓ પ્રત્યે મિત્રભાવ રાખનારા એવા તમે મહાનુભાવોને હું થોડા પ્રશ્ન પૂછું છું, તે વિશે મને કહો. હે વિદ્વાનો, મને ભગવાનના લક્ષણ બતાવો. આ સંપૂર્ણ સ્થાવર જંગમ જેમનાથી ઉત્પન્ન થયું છે, ભગવતી ગંગા જેમના ચરણોથી પ્રગટ થઈ છે, તે ભગવાન શ્રી હરિને કઈ રીતે જાણી શકાય? મનુષ્યના મન, વાણી, શરીર દ્વારા કરેલા કર્મ કઈ રીતે સફળ થાય છે? સર્વને માન આપનારા હે મહાત્માઓ, જ્ઞાન અને તપસ્યાનું પણ લક્ષણ બતાવો, સાથે સાથે અતિથિ પૂજાનું પણ મહત્વ સમજાવો, જેનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. હે નાથ, આ પ્રકારના બીજા પણ સત્કર્મ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનારા છે, તે બધાનું મારા પર કૃપા કરીને વર્ણન કરો. ત્યાર પછી નારદજી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા, જે પરાત્પર પરમ પ્રકાશ સ્વરૂપ પરમાત્મા, સંપૂર્ણ કાર્ય કારણરૂપ, જગતમાં અંતર્યામી રૂપે નિવાસ કરે છે તથા જે સગુણ અને નિર્ગુણ રૂપ છે તેમને નમસ્કાર છે. જે માયાથી રહિત છે, પરમાત્મા જેમનું નામ છે, માયા જેમની શક્તિ છે, આ સંપૂર્ણ વિશ્વ જેમનું સ્વરૂપ છે, જે યોગીઓના ઈશ્વર, યોગ સ્વરૂપ તથા યોગ ગમ્ય છે, તે સર્વવ્યાપી ભગવાન વિષ્ણુને નમસ્કાર છે. જે જ્ઞાન સ્વરૂપ, જ્ઞાન ગમ્ય તથા સંપૂર્ણ જ્ઞાનના એકમાત્ર હેતુ છે, જ્ઞાનેશ્વર, જ્ઞેય, જ્ઞાતા તથા વિજ્ઞાન સંપત્તિ રૂપ છે, તે પરમાત્માને નમસ્કાર છે. જે ધ્યાન સ્વરૂપ, ધ્યાન ગમ્ય તથા ધ્યાન કરનારા સાધકોના પાપોનો નાશ કરનારા છે, જે ધ્યાનના ઈશ્વર શ્રેષ્ઠ બુદ્ધિથી યુક્ત તથા ધ્યાતા ધ્યેય સ્વરૂપ છે તે પરમેશ્વરને નમસ્કાર છે. સૂર્ય, ચંદ્રમા, અગ્નિ તથા બ્રહ્મા વગેરે દેવતા, સિદ્ધ, યક્ષ, અસુર અને નાગગણ પણ જેમની શક્તિથી સંયુક્ત થઈને જે કંઈ સંયુક્ત થઈને જ કંઈ પણ કરવામાં સમર્થ થાય છે, જે અજન્મા પુરાણ પુરુષ સત્ય સ્વરૂપ તથા સ્તુતિના અધીશ્વર છે, તે પરમાત્માને હું સર્વદા નમસ્કાર કરું છું. હે બ્રહ્મન, જેઓ બ્રહ્માજી રૂપે સંસારનું સર્જન અને વિષ્ણુ રૂપે જગતનું પાલન કરે છે તથા કલ્પના અંત સમયે જે રુદ્ર રૂપ ધારણ કરીને સંહારમાં પ્રવૃત્ત થાય છે અને એ કારણોના જળમાં અક્ષયવટના પાંદડા પત્ર પર શિશુ રૂપે પોતાના ચરણારવિંદનું રસપાન કરીને શયન કરે છે, તે અજન્મા પરમેશ્વરનું ભજન કરું છું. જેમના નામનું સંકીર્તન કરવાથી ગજરાજ ગ્રહના ભયાનક બંધનથી મુક્ત થઈ ગયો, જે પ્રકાશ સ્વરૂપ દેવતા પોતાના પરમ પદમાં નિત્ય વિરાજમાન રહે છે, તે આદિ પુરુષ ભગવાન વિષ્ણુનું શરણ લઉં છું. જે શિવની ભક્તિ કરનારા પુરુષોને માટે શિવ સ્વરૂપ છે અને વિષ્ણુનું ધ્યાન કરનારા પુરુષોને માટે વિષ્ણુ સ્વરૂપ છે, જે સંકલ્પપૂર્વક અવતાર ધારણ કરે છે તે નિત્ય પરમાત્માનું શરણ લઉં છું, જે કેસી તથા નરકાસુરનો નાશ કરનારા છે, જેમણે બાળક અવસ્થામાં પોતાની આંગળી પર ગિરિરાજ ગોવર્ધનને ધારણ કર્યો હતો, પૃથ્વીના ભારને ઉતારો એ જેમની સ્વાભાવિક લીલા છે, તે દિવ્ય શક્તિ સંપન્ન ભગવાન વાસુદેવને હું સદા પ્રણામ કરું છું, જેમણે સ્તંભમાંથી ભયંકર નૃસિંહ રૂપમાં પ્રગટ થઈને પર્વતની શિલા જેવા કઠોર હિરણ્યકશ્યપુના વૃક્ષ સ્થળને ચીરી નાખીને પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા કરી, તે અજન્મા પરમેશ્વરને હું નમસ્કાર કરું છું. જે આકાશ વગેરે તત્વોથી વિભૂષિત પરમાત્મા નામથી પ્રસિદ્ધ નિરંજન નિત્ય અમેય અમાપ તત્વ તથા કર્મરહિત છે, તે વિશ્વવિધાતા પુરાણ પુરુષ પરમાત્માને હું નમસ્કાર કરું છું. જે બ્રહ્મા, ઇન્દ્ર, રુદ્ર, અગ્નિ, વાયુ, મનુષ્ય, યક્ષ, ગંધર્વ, અસુર તથા દેવતા વાયુ જે બ્રહ્મા ઇન્દ્ર રુદ્ર અગ્નિ વાયુ મનુષ્ય યક્ષ ગંધર્વ અસુર તથા દેવતા વગેરે પોતાના વિભિન્ન સ્વરૂપોની સાથે સ્થિત છે, જે અદ્વિતીય પરમેશ્વર છે, તે આદિ પુરુષ પરમાત્માનું ભજન કરું છું. આ ભેદયુક્ત સંપૂર્ણ જગત જેમનાથી ઉત્પન્ન થયું છે, જેમનામાં સ્થિત છે અને સંહાર કાળમાં જેમનામાં લીન થઈ જશે, તે પરમાત્માનું હું શરણ લઉં છું. જે વિશ્વરૂપમાં સ્થિત રહીને અહીં આસક્ત જેવા પ્રતીત થાય છે, પરંતુ વાસ્તવમાં જે અસંગ અને પરિપૂર્ણ છે, તે પરમેશ્વરનું હું શરણ લઉં છું. જે ભગવાન દરેકના હૃદયમાં સ્થિર હોવા છતાં માયાથી મોહિત ચિત્તના લોકોના અનુભવમાં આવતા નથી તથા જે પરમ શુદ્ધ સ્વરૂપ છે, તેમનું શરણ લઉં છું. જે લોકો સર્વ પ્રકારની આસક્તિઓથી દૂર રહીને પોતાના મનને ધ્યાન યોગમાં લગાવી રાખે છે, તેમને જે સર્વત્ર જ્ઞાન સ્વરૂપ પ્રતીત થાય છે, તે પરમાત્માનું હું શરણ લઉં છું. ક્ષીરસાગરમાં અમૃત મંથન સમયે જેમણે દેવતાઓના હિત માટે મંદરાચલને પોતાની પીઠ પર ધારણ કર્યો હતો, તે કુર્મરૂપધારી ભગવાન વિષ્ણુનું હું શરણ લઉં છું. જે અનંત પરમાત્માએ પોતાની દાઢોના અગ્રભાગ દ્વારા એકાણના જળમાંથી આ પૃથ્વીનો ઉદ્ધાર કરીને સંપૂર્ણ જગતને સ્થાપિત કર્યું, તે વારાહરૂપધારી ભગવાન વિષ્ણુને હું નમસ્કાર કરું છું. વિરોચન કુમાર બલિ પાસેથી 3 ડગલા ભૂમિ પ્રાપ્ત કરીને જેમણે 2 જ પગથી બ્રહ્મલોક પર્યંત સંપૂર્ણ વિશ્વને માપી લીધું અને તેને પાછું દેવતાઓને અર્પિત કરી દીધું, તે અપરાજિત ભગવાન વામનને હું નમસ્કાર કરું છું. હે હે રાજ સહસ્ત્ર બાહુ અર્જુનના પરાધથી જેમણે સમસ્ત ક્ષત્રિય કુળનો 21 વાર સંહાર કર્યો, તે જમદગ્નિ નંદન ભગવાન પરશુરામને નમસ્કાર છે. જેમણે રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ને 4 રૂપમાં પ્રગટ થઈને વાનરોની સેના સાથે રાક્ષસ સૈન્યનો સંહાર કર્યો હતો, તે ભગવાન શ્રી રામચંદ્રજીને હું નમસ્કાર કરું છું. જેમણે શ્રી બલરામ અને શ્રીકૃષ્ણ આ 2 સ્વરૂપ ધારણ કરીને પૃથ્વીનો ભાર ઉતાર્યો અને પોતાના યાદવ કુળનો સંહાર કરાવી નાખ્યો, તે ભગવાન શ્રીકૃષ્ણનું ભજન કરું છું. ભુવઃ સ્વઃ 3 લોકમાં વ્યાપી પોતાના હૃદયમાં સાક્ષાત્કાર કરનાર નિર્મળ બુદ્ધ રૂપ પરમેશ્વરનું ભજન કરું છું. કળિયુગના અંતમાં અશુદ્ધ ચિત્તના પાપીઓને તલવારને તીક્ષ્ણ ધારથી મારીને જેમણે સતયુગના આદિમાં જેમણે ધર્મની સ્થાપના કરી છે, તે કલ્કી સ્વરૂપ ભગવાન વિષ્ણુને હું પ્રણામ કરું છું. આ પ્રમાણે જેમના અનેક સ્વરૂપોની ગણના મોટા મોટા વિદ્વાનો કરોડો વર્ષોમાં પણ કરી શકતા નથી, તે ભગવાન વિષ્ણુનું ભજન કરું છું. જેમના નામના મહિમાનો પાર પામવામાં સંપૂર્ણ દેવતા અસુર અને મનુષ્ય પણ સમર્થ નથી, તે પરમેશ્વરની હું અલ્પ જીવ કઈ રીતે સ્તુતિ કરું? મહાપાતકી માનવો પણ જેમના નામનું સ્મરણ કરવા માત્રથી જ પવિત્ર થઈ જાય છે, તે ભગવાનની સ્તુતિ મારા જેવી અલ્પ બુદ્ધિવાળી વ્યક્તિ કઈ રીતે કરી શકે છે? જેમના નામનું કોઈ પણ રીતે કીર્તન અથવા શ્રવણ કરવાથી પાપી પુરુષ પણ અત્યંત શુદ્ધ થઈ જાય છે અને શુદ્ધાત્મા પુરુષ મોક્ષને પ્રાપ્ત થઈ જાય છે. નિષ્પાપ યોગીજનો પોતાના મનને બુદ્ધિમાં સ્થાપિત કરીને જેમનો સાક્ષાત્કાર કરે છે તે જ્ઞાન સ્વરૂપ પરમેશ્વરનું હું શરણ લઉં છું. સાંખ્ય યોગીઓ સંપૂર્ણ પ્રાણીઓમાં આત્મરૂપે પરિપૂર્ણ થયેલા જે જરા રહિત આદિદેવ શ્રી હરિનો સાક્ષાત્કાર કરે છે તે જ્ઞાન સ્વરૂપ ભગવાનનું ભજન કરું છું. સંપૂર્ણ જીવ જેમના સ્વરૂપ છે, જે શાંત સ્વરૂપ છે, સર્વના સાક્ષી ઈશ્વર હજારો મસ્તકોથી સુશોભિત તથા ભાવરૂપ છે, તે ભગવાન શ્રી હરિને હું વંદન કરું છું. ભૂત અને ભવિષ્ય ચરાચર જગતને વ્યાપ્ત કરીને જે તેનાથી 10 આંગળ ઉપર સ્થિત છે તે જરા મૃત્યુ રહિત પરમેશ્વરનું હું ભજન કરું છું, જે સૂક્ષ્મથી પણ અતિસૂક્ષ્મ, મહાનથી પણ અત્યંત મહાન તથા ગુહ્યથી પણ અત્યંત ગુહ્ય છે તે અજન્મા ભગવાનને હું વારંવાર પ્રણામ કરું છું. જે પરમેશ્વર ધ્યાન ચિંતન પૂજન શ્રવણ તથા માત્ર નમસ્કાર કરવાથી પણ જીવને પોતાનું પરમપદ આપી દે છે જે તે ભગવાન પુરુષોત્તમને હું વંદન કરું છું. આ પ્રમાણે પરમ પુરુષ પરમેશ્વરની નારદજી સ્તુતિ કરવાથી નારદ સહિત તે સનકાદિ મુનીશ્વરોને બહુ જ પ્રસન્નતા થઈ, તેમની આંખોમાંથી આનંદ અશ્રુ ટપકવા લાગ્યા. જે મનુષ્ય પ્રાતઃકાળે ઉઠીને પરમ પુરુષ ભગવાન વિષ્ણુના ઉપરોક્ત સ્તોત્રનો પાઠ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને ભગવાનના વિષ્ણુ લોકમાં જાય છે. અધ્યાય 2 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.